શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 22મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મંગલમય ભગવાનને ઉદરમાં ધારી રહેલા ભક્તિદેવી દેવમાતા અદિતિની જેમ આ પૃથ્વી ઉપર સમગ્ર નારીઓને પૂજનીય થયા. અખિલ વિશ્વાધાર અને ઈશ્વરોના પણ ઈશ્વર તથા સર્વાંતરિયામી એવા ભગવાન શ્રી નારાયણને ઉદરમાં ધારણ કરવાથી ભક્તિદેવી એકાએક ચંદ્રમાની કાંતિ સમાન શોભવા લાગ્યા. સર્વેને વિસ્મય પમાડે એવા ભક્તિદેવીના સૌંદર્યનું કારણ નહીં જાણનારા લોકો ચારે બાજુથી સંઘે સંઘમાં આવી આંગણામાં બેઠેલા ભક્તિદેવીને વિસ્મયપૂર્વક નિહાળવા લાગ્યા. પોતાની અભૂતપૂર્વ કાંતિથી દિશાઓના અંધકારનો વિનાશ કરતા અને સગર્ભા હોવાથી લજ્જા પામતા ભક્તિદેવી પોતાનું દર્શન કરવાની ઈચ્છા ધરાવતા જનસમુદાયથી પીડા પામી ઘરમાંથી બહાર પણ નીકળતા ન હતા. પતિ હરિપ્રસાદ વિપ્ર પણ વેદગર્ભા સાવિત્રી દેવીના સમાન શોભતા પોતાના પત્ની ભક્તિદેવીને જોઈને અતિ આશ્ચર્ય પામ્યા અને અતિશય હરખાવા લાગ્યા. પ્રશંસાયોગ્ય તેજસ્વીની મંદ મંદ હસતા મુખવાળી, ક્યારેય પણ કોઈ જગ્યાએ નહીં જોયેલી એક વિરલ નારી એવા ભક્તિદેવીને જોઈને નગરની અન્ય સ્ત્રીઓ આદરપૂર્વક પરસ્પર કહેવા લાગી કે અહો, આપણે આ ધરતી ઉપર અનેક સગર્ભા સ્ત્રીઓ નિહાળી છે, પરંતુ આ ભક્તિદેવી સમાન સ્ત્રીને ક્યારેય જોઈ નથી કે સાંભળી પણ નથી. ત્યાર પછી, હે રાજન, દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય અને સૌંદર્યના નિધિ એવા ભક્તિદેવીએ દસમો માસ બેસતા બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્તમાં સૂતિકાગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે ધર્મદેવે પણ સુખપૂર્વક પ્રસવ થાય તે માટે સોષ્યંતી હોમ હવન કરવાની સામગ્રી તૈયાર કરી અને પ્રસૂતિ કર્મ કરાવવામાં નિપુણ એવી સાવિકા સ્ત્રીઓ પણ ત્યાં હાજર થઈ. ત્યાર પછી સર્વનું મંગળ કરનારા ભગવાનના પ્રાગટ્યનો અતિશય શુભ સમય પ્રાપ્ત થતાં સર્વે મનુષ્યો વિસ્મય પામવા લાગ્યા. સુખના સાગર સાક્ષાત ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવના સમયે સમગ્ર ત્રિલોકીમાં આનંદ આનંદને આનંદ જ વર્તવા લાગ્યો. આનંદનિધિ પુરુષોત્તમ નારાયણ ભગવાન ટૂંક સમયમાં જ પ્રગટ થશે એમ સર્વજ્ઞપણે જાણી બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્રાદિ દેવો અને દશે દિક્પાળો ભગવાનના દર્શન માટે ધર્મદેવના ભવન પ્રત્યે આવવા લાગ્યા. પોતપોતાની પત્નીઓએ સહિત પોતાના વિમાનમાં બેસીને આવેલા દેવતાઓ ધર્મદેવના ભવન ઉપર જ નેત્રોને સ્થિર કરી પોતાના સ્વામી અને સર્વના અંતર્યામી સર્વાત્મા ભગવાન શ્રીહરિના પ્રાગટ્યની પ્રતીક્ષા કરવા લાગ્યા. હે રાજન, ભગવાનના પ્રાદુર્ભાવ સમયે ભક્તિદેવીના અંગોમાંથી અચાનક મહાતેજ પ્રગટ થયું. આ તેજ સમગ્ર જીવપ્રાણી માત્રના આંતર અને બાહ્ય અનાદિ અજ્ઞાનરૂપ અંધકારને વિનાશ કરવામાં સમર્થ હતું તથા અતિશય ઉજ્જવલ, નિર્મળ અને ઘાટું હતું, તેમજ અતિશય આનંદરૂપ એવું આ તેજ હતું. આવું આ તેજ પ્રથમ ધર્મદેવના ભવનમાં વ્યાપી ત્યારબાદ સમસ્ત દેવો અને મનુષ્યોને વિસ્મય પમાડતું બ્રહ્માના સત્યલોક સુધી વ્યાપી ગયું. તે તેજ કોટી કોટી અગ્નિ, સૂર્ય અને ચંદ્રમાના સામૂહિક તેજ કરતાં પણ અતિશય પ્રકાશમાન હતું. આવું આ તેજ વૃદ્ધિ પામતા પામતા બ્રહ્માના લોકથી પણ આગળ પ્રસરતા અષ્ટ આવરણીયુક્ત આ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી ગયું. સર્વે દેવતાઓ ચારે તરફ પ્રસરેલા આ સચ્ચિદાનંદરૂપ મહાતેજને જ જોતા હતા, બીજું કાંઈ જોઈ શકતા ન હતા. ઉપરના, નીચેના કે મધ્યના લોકમાં કાંઈ પણ જોઈ શકતા ન હતા. અરે, સ્વર્ગલોક અને પૃથ્વીલોક પણ દેખાતો ન હતો, દશે દિશાઓ પણ દેખાતી ન હતી, પરંતુ કેવળ આ એક મહાતેજ જ દેખાતું હતું. ભગવાનના ધ્યાનના બળે પહેલેથી જ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિના પ્રાગટ્યને જાણીને પોતપોતાની પત્નીઓએ સહિત અહીં પધારેલા બ્રહ્મા, विष्णु शिव आदि देवताओं आवा अलौकिक महातेजना दर्शन करीने विस्मय पामी गया। जगतनी उत्पत्ति स्थिति अने प्रलयना कारणभूत होवा छता ते ब्रह्मादि देवताओं तथा अन्य इंद्रादि देवताओं अने तेनी पत्नीओए सहित सर्वेना नेत्रो आ महातेजना कारणे अंजाई गया अने भगवान श्रीहरिनो प्रागट्य थई गयू छे एम जाणीने भगवाननी स्तुति करवा लाग्या। देवताओं भगवाननी स्तुति करता कहे छे के हे भगवन, सूर्य आदिक सर्वेना तेजना प्रकाशक तेज स्वरूप तमने अमे नमस्कार करिए छीए। तमे अक्षरादिक सर्वना तेज करता पण अधिक तेजस्वी छो, इतला माटेज मायाना अंधकार थी सदाय पर रहेला आपने नमस्कार करिए छीए। हे परम पुरुष, तमारू दिव्य स्वरूप छे ते मूल प्रकृति एवी माया अने माया थी पर रहेला अक्षरात्मक मूल पुरुष द्वारा पण ध्यान करवा योग्य थाई छे एवा तमने अमे नमस्कार करिए छीए। हे अनंत गुणना महासागर, तमे अनंत कोटि ब्रह्मांडोना नियमन ने अर्थे प्रत्येक भूतों मा अंतर्यामी शक्ति थी प्रवेश करीने रहेला छो एवा तमने अमे वारंवार नमस्कार करिए छीए। हे भगवन, तमारा शरीरना एक रोम मा जेटलू तेज रहेलू छे मात्र तेटलू पण तेज जो तमे अहीं प्रगट करो तो ते तेज थी अंजाईने माया थी पर रहेला अक्षरात्मक पुरुषों पण ते तेज सिवाय बीजू कई पण जोवा समर्थ थई शके नहीं। तो पछी तेमना थकी उत्पन्न थयेला प्रधान पुरुष अने प्रधान पुरुष थी उत्पन्न थयेला वैराज पुरुष अने तेथी उत्पन्न थयेला अने आलोकमां रहेला त्रिगुणमतीवाळा अमे ब्रह्मादि देवताओ पुरुषोत्तम नारायण एवा आपना ऐश्वर्यने यथार्थ जाणवा केवी रीते समर्थ थईए न ज थईए। हे श्रीहरि, आ तेजना महासमुद्रमां डूबेला आ ब्रह्मांडने विषे रहेला अमे सर्वे दूर के नजीकनी कोईपण वस्तुने जोई शकता नथी, परने के पोताने अने पोताना शरीरने पण अमे जोई शकता नथी, तो अन्य जगतने तो अमे क्यांथी जोई शकीए। अमारी दृष्टिमां केवल तमारू अति घाटू तेज ज देखाय छे, एथी हे हरि अनंत अपार आ तमारा दिव्य महातेजने जोवा अमे समर्थ नथी। कदाच तमे कहशो के आँखों मीची दो, तो हे भगवन, अमे अमारा नेत्रो बंध करिए छीए छता पण अंतरमां चारे तरफ प्रसरायेला आपना आ महातेजने ज निहाळीए छीए। आ तेजने सहन नहीं करी शकवाथी अमे आकुळ व्याकुळ थया छीए। हवे तो तमे ज एक अमारी गति रूप छो। हे विभु स्वरूप, हे परमात्मा, तमारा आ परम तेजने कारणे अमारा मन आकुळ व्याकुळ थई जवाथी आपनी स्तुति केम करवी ए अमने सूझतो नथी, एथी अमे तमारा शरणे आव्या छीए। तेथी हे दयाना सागर, अमारी उपर दया करी तमारा आ समग्र महातेजनो उपसंहार करो अने तमारी मनोहर रमणीय मूर्तिनू दर्शन करावो। सुव्रत मुनि कहे छे, हे राजन, देवताओए आ प्रमाणे जारे स्तुति करी त्यारे वृंदावनने विषे धर्मदेव ने पुत्र रूपे प्रगट थवानू वरदान आपनारा अने पोतानू सेवन करनारा भक्तजनोनू सदाय हित करनारा साक्षात भगवान श्रीकृष्णे आपेली दिव्य दृष्टिथी ते देवताओने ते महातेजना मध्ये तेमनू प्रत्यक्ष दर्शन थयू। त्यार पछी स्वयं भगवान श्रीकृष्णे पोतानू महातेज पोतानी मूर्तिमांथी संकेल्यू अने ब्रह्मा शिव आदि देवताओ तथा तेमनी पत्नीओ तथा पधारेला सर्वे मुनिओने सुखेथी दर्शन थाय तेवा थया। सुंदर गोलोकना मध्ये रहेला अनंत अपार अने दिव्य एवा अक्षरधामने विषे जेवा स्वरूपे ते सदाय बिराजमान छे तेवाने तेवाज द्विभुज स्वरूपे मुरली वगाडता मुकुंद भगवानना ते ब्रह्मादि देवताओने दर्शन थया। देवताओनी प्रार्थना थी जारे चारे तरफ प्रसरेलू तेज संकेलायू त्यारे सर्वदा भगवान श्रीकृष्णनु स्मरण करनार धर्मदेव अने भक्तिदेवी पण पोताना पुत्र रूपे प्रगट थयेला पोताना इष्टदेव भगवान श्रीकृष्णनु साक्षात दर्शन करी परम विस्मय पाम्या અને આવી અલૌકિક પ્રાપ્તિનો કોઈ ગર્વ પણ તેમને સ્પર્શી શક્યો નહીં. પૂર્વે વૃંદાવનને વિશે આરાધના કરી ત્યારે પરિવારે યુક્ત જેવા ભગવાનના દર્શન થયા હતા તેવા જ સ્વરૂપના અત્યારે દર્શન કરી ધર્મદેવ અને ભક્તિદેવીએ આ એ જ ભગવાન શ્રીકૃષ્ણ આપણા પુત્ર રૂપે પ્રગટ થયા છે એમ મનમાં નિશ્ચય કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અધર્મ સર્ગ અને અસુરો થકી સાધુ પુરુષોનું અને ધર્મનું રક્ષણ કરવા પ્રાદુર્ભાવ પામેલા ભક્તિ ધર્મના પુત્રને બ્રહ્માદિ દેવતાઓએ અનંતકોટી બ્રહ્માંડના નાયક પ્રત્યક્ષ શ્રી પૂર્ણ પુરુષોત્તમ જાણી ભક્તિભાવપૂર્વક દંડવત પ્રણામ કર્યા અને સમીપમાં આવી વિનયપૂર્વક બે હાથ જોડી દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામીન, તમને ભક્તજનો અતિશય વહાલા છે. તમે સર્વના આદિ મૂળ કારણ છો. તમે માયાથી પર છો, અર્થાત ત્રણ કાળમાં તમને માયા કે માયાના કાર્યનો સંસર્ગ સ્પર્શી શકતો નથી. મંગલમૂર્તિ આપનું સ્વરૂપ સર્વને શ્રેય આપનારું છે. તમે સકલ જગતના સ્વામી છો. અધર્મ સર્ગ અને અસુરોનો વિનાશ કરવા માટે જ ધર્મદેવના ઘેર પ્રગટ થયા છો એવા હે પ્રગટ થયેલા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ, તમને અમે સર્વે દેવતાઓ પ્રેમપૂર્વક પ્રણામ કરીએ છીએ. હે નાથ, જગતની સૃષ્ટિ પહેલા વિશુદ્ધ અક્ષરાત્મક પુરુષ સ્વરૂપે તમે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાના સંકલ્પથી પોતાની મૂળ પ્રકૃતિ એવી મહામાયાની સામે દ્રષ્ટિ કરો છો ત્યારે તેમના થકી હજારો પ્રધાન પુરુષોએ સહિત અગણિત બ્રહ્માંડોનું સર્જન થાય છે. આવા સામર્થ્યવાળા હોવાથી તમે જ એક જગદીશ છો, અર્થાત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવારૂપ સામર્થ્ય એક તમારું જ છે. પણ અમારા જેવા દેવતાઓને ઉત્પત્તિ આદિનું આપેલું સામર્થ્ય એક લેશ માત્ર છે. હે નાથ, અનંતકોટી બ્રહ્માંડોના આધારરૂપ એવું ગર્ભાધિક જળ નર સંજ્ઞાવાળા અક્ષરપુરુષ રૂપ એક આપના થકી જ ઉત્પન્ન થયું, તેથી જ તે નાર એવા નામને પામ્યું છે. માટે તમે વિશ્વાધાર છો. આવા પુરુષોત્તમ નારાયણ તમે પોતાના આશ્રિત ભક્તજનોનું રક્ષણ કરવાને અર્થે આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે અત્યારે પ્રગટ્યા છો. સૃષ્ટિના આદિકાળમાં નાર નામવાળા અને પોતાના જ પરસેવામાંથી ઉત્પન્ન થયેલા એવા ગર્ભોદક જળને વિશે જ નર નામવાળા અક્ષરપુરુષે શયન કર્યું, તેથી તે પુરુષ વેદમાં નારાયણ એવા નામથી વિખ્યાત થયા. અક્ષરધામને વિશે પોતાના અનંતકોટી અક્ષરમુક્તો સાથે આનંદ કરી રહેલા હે દેવ, તે નારાયણ સ્વરૂપનું એક અંગ છે. અર્થાત જેમ ચક્રવર્તી મહારાજા આગળ ઉભેલા એક આજ્ઞાકારી પ્રધાનની પાસે પોતાના સમસ્ત કાર્યભારનું નિયમન કરાવે, તેમ અંતર્યામીપણે આપ જ તે વેદપુરુષ નારાયણની અંદર રહીને સર્વનું નિયમન કરો છો. આવા સર્વના અંતર્યામી આપના પ્રત્યક્ષ દર્શન કરીને આજે અમે બહુ જ આનંદિત થયા છીએ. હે ઈશ્વર, સંકર્ષણ એવા નામને ધારણ કરનારા તમે હજારો મસ્તકવાળા શેષનારાયણ સ્વરૂપે થઈને એક એક બ્રહ્માંડને એક એક ફણા ઉપર અણુની જેમ ધારણ કરો છો. આવા તમે અનેક સિદ્ધ પુરુષો તથા સર્પોના સ્વામી એવા વાસુકી નાગથી સેવાયેલા થકા પાતાળમાં પણ નિવાસ કરીને સનકાદિક અનંત સિદ્ધ પુરુષોને પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ આપો છો. સદાય પ્રકાશતા સૂર્યના તેજોમય મંડળના મધ્યભાગમાં રહેલા કમળના આસન ઉપર નિરંતર વિરાજમાન એવા હિરણ્યમય પુરુષ સ્વરૂપે રહીને તમે કર્મ કરનારા મનુષ્યોના કર્મસાક્ષી થઈ તે કર્મનું ફળ પણ તમે જ આપો છો. આવી રીતે સર્વના નિયંતા તમે જ તે સ્વરૂપે અર્ચી માર્ગના અધિષ્ઠાતા આતિવાહિક દેવતાઓ દ્વારા તમારા અનન્ય મુક્તાત્માઓને તમે પોતાના બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવો છો. હે ઈશ્વર, જન્મમરણ રૂપ સંસારના બંધનોથી પોતાના આત્માને મુક્ત કરાવવાને અર્થે અને તમારી પ્રાપ્તિને અર્થે 12 પાંખડીવાળા હૃદયકમળમાં યોગી પુરુષો નિરંતર સ્નેહપૂર્વક તમારા નિર્ભય ચરણકમળનું ધ્યાન કરે છે અને તમે ધ્યાન કરનારા પુરુષોના અંતરના અંધકારને જે ચરણકમળના નખમણીઓની કાંતિથી હરો છો તે તમારા ચરણકમળમાં અમે વંદન કરીએ છીએ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રસન્ન મુખ અને પ્રસન્ન નેત્રોવાળા બ્રહ્માદિ દેવતાઓ આ પ્રમાણે પ્રગટ થયેલા પરમાત્માની સ્તુતિ કરી તેમજ પ્રણામ કરીને દૂર ઊભા રહીને પ્રગટ ભગવાનના દર્શન કરવા લાગ્યા. ત્યાર પછી ભાર્યા ભક્તિદેવીએ સહિત સદબુદ્ધિમાન ધર્મદેવ વૃંદાવન વિહારી અને પોતાના પુત્રરૂપે પ્રગટ થવાની પ્રતિજ્ઞા સત્ય કરનારા પરમાત્માની બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. દેવ શર્મા કહે છે કે, હે મુરલીધર, હે અચ્યુત ભગવાન, આપનો વિજય થાવો. હે મુકુંદ, હે દયાના સાગર, હે પોતાને શરણે આવેલા સમસ્ત જીવાત્માઓને ઈચ્છિત વરદાનને આપવામાં સમર્થ, હે સમસ્ત કલ્યાણકારી સદગુણોના ધામ સ્વરૂપ, હે કરુણારસથી ભરેલા નેત્રોવાળા, હે વિશ્વના પતિ, હે હરિ, તમારે શરણે આવેલો હું ધર્મ તમારા ચરણકમળમાં વંદન કરું છું. હે મહાપુરુષ, સમસ્ત મુમુક્ષુઓ સંસારના જન્મમરણ રૂપ ભય થકી મુક્ત થવાને અર્થે પોતાના હૃદયમાં જેનું સતત ધ્યાન કરે છે તથા જે ભક્તજનોના અનેકવિધ દુઃખોને દૂર કરનાર છે તથા પોતાનું ધ્યાન કરનારના પાપો ધોઈને જે પવિત્ર કરે છે અથવા સર્વ પાપીજનોને પણ પવિત્ર કરનાર ગંગાજી પણ જેના સ્પર્શથી આવા મહિમાવાળા થયા છે તથા બ્રહ્માદિ દેવતાઓ પણ જેના એક એક ચિહ્નનો મહિમા ગાતા ગાતા સ્તુતિ કરે છે એવા આપના આ બંને ચરણકમળનું હું મારા હૃદયમાં નિરંતર ધ્યાન કરું છું. પોતાના પ્રાણ અને ઇન્દ્રિયોને જીતીને વશ કરનાર યોગી પુરુષો પોતાના નિર્મળ હૃદયકમળમાં આંતરિક નિર્મળ નેત્રો દ્વારા જેનું ધ્યાન કરે છે તથા એક સાથે ઉદય પામેલા અનેક સૂર્યના કિરણો સમાન કાંતિવાળા નખમંડળ જેના શોભી રહ્યા છે તેમજ પદ વિભાગથી તથા ક્રમ વિભાગથી તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત આ છ અંગોના વિભાગે સહિત ચારે વેદો જે ચરણકમળની અહર્નિશ સ્તુતિ કરે છે તે આ પ્રગટ દર્શનીય આપના ચરણકમળને શરણે હું આવેલો છું. હે ઈશ, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા બ્રહ્માદિ દેવો પણ પોતાની પ્રબળ બુદ્ધિના બળથી પણ આપના સ્વરૂપને જાણવા સમર્થ થતા નથી. એવા આપના સ્વરૂપનું જ્ઞાન કાં આપ સ્વયં મનુષ્ય રૂપે પ્રગટ થઈને જીવને બોધ કરાવો કે મારું સ્વરૂપ આવું છે તો થાય, અથવા આપના સ્વરૂપનો જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે એવા સત્પુરુષો દ્વારા જો તમે તમારું સ્વરૂપ ઓળખાવો તો જ જીવને તેનો બોધ થાય છે, નહીં તો કદાપી થતો નથી. માટે સર્વ જગતના તમે એક જ સાચા સદગુરુ છો. પ્રાણધારી જીવાત્માઓના અનાદિ માયાના જે બંધન છે તેને તોડવામાં એક તમે જ સમર્થ છો. તેથી સર્વ જીવ પ્રાણી માત્રને આશ્રય કરવા યોગ્ય તમે જ છો. આવા તમારા માયાનું બંધન તોડવારૂપ ઉપકારનો બદલો આપવા કોઈ જીવ પ્રાણી માત્ર સમર્થ નથી. એ જ કારણથી અત્યારે હું આપના ચરણકમળના શરણે આવ્યો છું. આપનું મન, કર્મ, વચને હું ભજન કરું છું. મારા દ્વારા કરાયેલું ભજન જ તમારા ઋણમાંથી મને મુક્ત કરનારું થાય એવો મારો ભાવ છે. હે દેવ, દેવતાઓ કે મનુષ્યો તથા તેમના ગુરુ એવા બૃહસ્પતિ આદિ આચાર્યો તથા ઇન્દ્રાદિ દેવતાઓ તથા બ્રહ્માદિ ઈશ્વરો પણ તમારી પ્રસન્નતાથી મળતા ફળના કોટીમાં ભાગનું પણ ફળ આપવા સમર્થ થતા નથી. તે કારણથી તે સર્વેના અધીશ્વર અને સર્વ દુઃખોનો વિનાશ કરનારા તથા ઈચ્છિત ફળને આપનારા એવા એક આપના ચરણકમળના આશરે હું આવ્યો છું. હે હરિ, દેવતાઓના અધિપતિ દેવેન્દ્ર કે બ્રહ્માજી પણ જ્યાં સુધી તમારા ચરણકમળનો ભક્તિભાવપૂર્વક આશ્રય કરતા નથી ત્યાં સુધી તેમના માથેથી પણ કાળનો ભય દૂર થતો નથી. જે એક તમારા આશરાથી થાય છે તે કારણથી જે પુરુષો આ પ્રમાણે વિવેક બુદ્ધિથી વિચારીને દુઃખોથી ભરપૂર અન્ય દુરાશાઓનો ત્યાગ કરી એક તમારા ચરણકમળનું નિરંતર સેવન કરે છે તે જ પુરુષ ધન્ય છે. કારણ કે કાળનો ભય છોડી તમારો પાર્ષદ થાય તેનાથી વધુ બીજી ધન્યતા કઈ હોઈ શકે? હે ભગવાન, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના પણ કારણ તમે જ છો. કારણ કે પ્રકૃતિ પુરુષ આદિ સર્વના કારણ તત્વોના પણ તમે મૂળ કારણ સ્વરૂપ છો. સર્વેના આશ્રયરૂપ એક તમે જ છો, સર્વેના સ્વામી પણ તમે જ છો, અને વૃંદાવનમાં વરદાન આપનારા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પણ તમે જ છો. હે ઈશ્વર, યુગ યુગને વિશે અનંત અવતારો ધારણ કરી ધર્મ મર્યાદાનું પાલન પણ તમે જ કરો છો. સત્પુરુષોનું રક્ષણ અને ધર્મના દ્વેષીઓનો સંહાર પણ તમે જ કરો છો અને તમારા સ્વરૂપનું જ્ઞાન પણ તમે જ આપો છો. એવા સાક્ષાત ભગવાન તમે અત્યારે કળિયુગનું બળ લઈ વૃદ્ધિ પામેલા અને મનુષ્યરૂપે જન્મેલા અસુર ગુરુઓ અને અસુર રાજાઓમાં સ્થિર થઈ ગયેલા અધર્મ સર્ગનો વિનાશ કરીને તમારા શ્રીચરણોના શરણે આવેલા જીવાત્માઓનું રક્ષણ કરવા માટે આ મારા ઘેર પ્રગટ થયા છો એવા આપશ્રીને મારા કોટી કોટી પ્રણામ છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વિપ્રવર્ય ધર્મદેવે આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી ત્યારે બહુ પ્રકારે મનુષ્ય ચેષ્ટા કરવા ઈચ્છતા અને સર્વજીવોનું હિત કરવાને અર્થે જેમણે અવતાર લીધો છે એવા ભક્તપ્રિય ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમરસથી રસબસ ભાવવાળા થઈ ગયેલા ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા. ભગવાન શ્રીહરિ કહે છે, હે દ્વિજોત્તમ ધર્મ, તમે પૂર્વજન્મમાં સાક્ષાત ધર્મ પ્રજાપતિ હતા અને આ ભક્તિ નિરંતર તમારી અનુવૃત્તિમાં રહેનારા તમારા પત્ની મૂર્તિ દેવી હતા. દુર્વાસા મુનિના શાપને કારણે તમે બંને આ ભરતખંડમાં મનુષ્ય જન્મને પામ્યા છો, તેમજ કળિયોગ તથા અધર્મનો આશ્રય કરનારા દુષ્ટ મનુષ્યોથી વારંવાર પીડાને પણ પામ્યા છો. ધાર્મિક એવા તમે બંને પૃથ્વીલોકમાં રહેલા તીર્થક્ષેત્રોમાં પરિભ્રમણ કરતા કરતા મારા અનન્ય આશ્રિત એવા ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી પાસેથી મારી વૈષ્ણવી દીક્ષાને પણ પામ્યા છો. ત્યાર પછી વૃંદાવનમાં આવી અને એકાગ્ર મનથી મહાવિષ્ણુયાગના માધ્યમથી તમે બંનેએ મારી આરાધના કરી. કારણ કે નિષ્કપટ ક્રિયાવાળા તમે બંને વૈરીઓએ સર્જેલી દરિદ્રતાની અતિપીડાનો નાશ તથા આત્મરક્ષણ એક મારા થકી જ ઈચ્છતા હતા. જીવનમાં તમે બંને આહારને જીતીને વશ કર્યો, મિતાહાર કરતા રહ્યા, બ્રહ્મચર્ય વ્રતનું દૃઢપણે પાલન કરતા થકા નિદ્રાને પણ તમે જીતી લીધી અને એક મારે વિશે જ દૃઢ ભક્તિભાવ રાખી મારી આરાધના કરતા કરતા તપથી શરીરને પણ કૃશ કરી નાખ્યા. તમારો મારે વિશે આવો દૃઢ ભક્તિભાવ જોઈને હું અલ્પકાળમાં જ પ્રસન્ન થઈને અત્યારે તમે જે મારા સ્વરૂપને નિહાળી રહ્યા છો તે જ સ્વરૂપે તમોને મેં મારું પ્રત્યક્ષ દર્શન આપ્યું. ત્યાર પછી પ્રસન્ન થયેલા મેં તમને ઈચ્છિત વરદાન આપ્યું અને કહ્યું કે હે વિપ્ર, હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઈને તમારું રક્ષણ કરીશ. આ રીતે તમને વરદાન આપી હું અંતર્ધાન થયો અને તમે બંને તમારા ઘરે આવ્યા. ત્યારથી આરંભીને તમારે શત્રુઓનો ભય અને દરિદ્રતા નષ્ટ પામ્યા. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ધર્મદેવ, પૂર્વે ઘટેલી આ સમગ્ર ઘટનાનું સ્મરણ તાજું થાય તે માટે મેં અત્યારે તમને મારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. બાકી હું તમારે ત્યાં હવે પુત્રરૂપે પ્રગટ્યો છું, તેથી તમે સ્વસ્થ થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અખિલ જગતના સ્વામી ભગવાને ધર્મદેવને આ પ્રમાણે કહ્યું અને તે જ ક્ષણે દિવ્ય અલૌકિક બાળક જેવું માનવ શરીર ધારણ કરી લીધું અને ભક્તિમાતાની ગોદમાં રમવા લાગ્યા. પૂર્ણિમાના ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ કાંતિવાળા અને મનોહર અંગવાળા બાલપ્રભુ બહુ શોભી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છાથી ધર્મદેવ તથા ભક્તિદેવીને ભગવાનના દિવ્યપણાના જ્ઞાનની વિસ્મૃતિ થઈ ગઈ અને પોતાને ત્યાં મનોહર પુત્ર રત્નનો જન્મ થયો છે એમ જાણી બંને હૃદયમાં બહુ જ હર્ષ પામવા લાગ્યા. જેમ નટવિદ્યામાં નિપુણ નટ અનેક પ્રકારના વેશને ધારણ કરે તેમ સ્વતંત્રપણે મનુષ્ય સ્વરૂપને ધારણ કરી રહેલા ભગવાન શ્રીહરિના દર્શન ત્યાં આવેલા બ્રહ્માદિ દેવતાઓ, તેની પત્નીઓ, ઋષિમુનિઓ તથા ભક્તિએ સહિત ધર્મદેવ પણ હર્ષપૂર્વક કરવા લાગ્યા. બાલ શ્રીહરિનો જમણો ચરણ સ્વસ્તિક આદિક નવચિહ્નોથી શોભી રહ્યો છે અને ડાબો ચરણ મત્સ્ય આદિ સાત ચિહ્નોથી શોભી રહ્યો છે. આ બંને ચરણકમળ લાલ રંગના નવા ફૂટેલા પાંદડાના જેવી સુંદર લાલ આંગળીઓની પંક્તિથી વિરાજિત, કોમળ, સ્નિગ્ધ અને અતિમનોહર લાગે છે. દરેક આંગળીઓના ઉપડતા લાલ નખમાંથી નીકળતા સુંદર કિરણો સૂર્ય, ચંદ્ર અને અગ્નિની સમગ્ર કાંતિને પણ જાણે ઝાંખી પાડી રહ્યા છે. લગાર એક ઉપડતી સુંદર અને ગોળ ઘૂંટી શોભી રહી છે. મનોહર બે પિંડી, સુંદર બે ગોઠણ અને કરભની સમાન સુંવાળા બંને સાથળથી બાલ શ્રીહરિ અતિશય શોભી રહ્યા છે. વિશાળ કટિપ્રદેશ જેનો શોભી રહ્યો છે તેમજ સુવર્ણ સરખા ચળકતા અતિ સૂક્ષ્મ અને પાંખા ઉગેલા શરીર ઉપરના રોમથી શ્રીહરિ શોભી રહ્યા છે તથા પીપળના પાનસરીખા ઉદરમાં સુંદર ત્રિવળી પડે છે તેના મધ્યે ગોળ ગંભીર ઊંડી નાભિ શોભી રહી છે. મંદ મંદ મુખહાસ્યથી ઉજ્જવળ કાંતિની આભાથી લાલ અધરોષ્ઠ જેના શોભી રહ્યા છે. વિશાળ અને ઉપડતું એવું વક્ષસ્થળ શ્રીવત્સના ચિહ્નથી શોભી રહ્યું છે. જાનુપર્યંત લાંબા રુષ્ટપુષ્ટ બે ભુજદંડ જેના શોભી રહ્યા છે. હાથની આંગળીઓના ઉપડતા અને લાલ નખની કાંતિ વડે શ્રીહરિ અતિશય શોભી રહ્યા છે. શ્રીહરિના પાતળી અને લાંબી આંગળીઓથી વિરાજિત અને મજબૂત મણિબંધથી સુશોભિત લાલ કમળની સમાન સહજ સુંદર બંને હસ્તકમળ શોભી રહ્યા છે. શોભાયમાન દીર્ઘ ચિબુક અને ત્રણ રેખાવાળો તેજસ્વી શંખસરીખો કંઠ પણ શોભી રહ્યો છે. અગ્રભાગે કાંઈક નમતી અને ઉપડતી તેમજ તલના પુષ્પતુલ્ય સુંદર નાસિકા શોભી રહી છે. શ્રીહરિના જમણા ગાલ ઉપર નાસિકાની સમીપે તથા ડાબા કાનના મધ્યે અંદરના ભાગે એક એક સૂક્ષ્મ કાળા તલ શોભી રહ્યા છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની સમાન મંદ મંદ હાસ્ય કરતું મુખારવિંદ શોભી રહ્યું છે. આવા બાલ શ્રીહરિ ખૂણાના ભાગે કાંઈક રક્ત હોવાથી રમણીય જણાતા અને શરદ ઋતુમાં વિકસેલા નવીન શ્વેતકમળના પત્ર સરખા વિશાળ તેમજ અતિ ચંચળ એવા નેત્રોની ચપળ દ્રષ્ટિથી પોતાનું દર્શન કરતા ભક્તજનોને પ્રેમથી નિહાળી રહ્યા છે. વળી ભગવાન શ્રીહરિ ઉપડતા ઉત્તમ વિશાળ બાલની શોભાથી વિરાજિત બંને ગાલથી અને સુંદર વાંકડી ભ્રકુટીથી અતિ શોભી રહ્યા છે. વળી મંદ મંદ હાસ્યથી વિલસી રહેલા બંને કોમળ ગાલથી તથા સરખા અને સુંદર બંને કર્ણથી પણ શોભી રહ્યા છે. તેમજ મસ્તક ઉપર સુંવાળા, સૂક્ષ્મ, વાંકડિયા, કાળા અને સુંદર કેશ શોભી રહ્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પગના તળામાં રહેલા ધ્વજ, વજ્ર આદિ સોળ ચિહ્નો તથા શરીરમાં રહેલા બીજા અનંત લક્ષણો દ્વારા આ સ્વયં ભગવાન છે એવો બોધ કરાવતા અને માતાની ગોદમાં બેસી સ્તનપાન કરી રહેલા આવા બાલ શ્રીહરિના દર્શન કરી બ્રહ્માદિ દેવો ખૂબ જ રાજી થયા અને ત્યાર પછી મહા આદર સાથે બાલ શ્રીહરિને નમસ્કાર કરી તેમની જ ઈચ્છાથી પોતપોતાના ધામમાં ગયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સર્વ વિશ્વના આત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન વિપ્રવર્ય ધર્મદેવના ભુવનમાં જે સમયે પ્રગટ થયા તે સમય समस्त मनुष्यों मनने हरनारो शुभ हतो। विक्रम संवत 1837 ना चैत्र सुधी नवमीनी पवित्र तिथि हती। विरोधी नामनु संवत्सर हतु। सूर्यदेव उत्तरायण में प्रवेश्या हता। सोहामणी वसंत ऋतु हती। सोमवार अने पुष्य नक्षत्र हतु। सुकर्म नामनो योग हतो। कौलव नामनु करण हतु। वृश्चिक नामना लग्न में गुरुनी साथे शनिनो योग प्राप्त थयो हतो। शुक्र उच्च स्थान मीन राशि ने पाम्या हता। चंद्र पोतानी कर्क राशि ने पाम्यो हतो। राहु जन्मथी छठा रिपुस्थान ने पाम्यो हतो। बुध जन्मथी पांचमा बुद्धिस्थान ने पाम्यो हतो। मंगल जन्मथी बीजा भवन धन स्थान ने पाम्यो हतो। सूर्य पांचमा भवन सुत स्थान ने पाम्यो हतो। आवा शुभ समय ने विषे विश्वात्मा भगवान श्रीहरिनु प्रागट्य थयु। श्रीहरिना जन्म समय भूमि पर स्वर्गलोक में तथा अन्य सर्वत्र जग्याए तथा उदार मनना महापुरुषों ने त्या महान जन्म संबंधी उत्सवों उजवाया। श्रीहरिना प्रागट्यना हर्ष थे भाव विभोर बनेला सर्वे नरनारीओ अन्य सर्व क्रियाओनो त्याग करी एकमात्र भगवाननो जन्मोत्सव उजववा लाग्या। आनंदित थयेला सौयज्ञ करनारा इंद्रादि देवताओ पण अंतरना अनेरा उत्साहनी साथे नंदनवनना पुष्पोनी वृष्टि करवा लाग्या। इंद्रना गायक वृंदमा चित्ररथ आदि गांधर्वो बाल श्रीहरिना गुणानुवादनु गायन करवा लाग्या। उर्वशी आदि अप्सराओना गणों पोतानी सर्वे कलाओमा अभिनय करी सुंदर नृत्य करवा लागी। होम करनारा द्विजोना अग्निकुंडोना अग्नि पण भस्मथी आवृत्त होवा छता अचानक प्रज्वलित थई दीपवा लाग्या। सत्पुरुषोना मन काम क्रोधारी अंतःशत्रुओथी रहित थई निर्मल थई आनंद अनुभववा लाग्या। कौलपंथ अने नास्तिक पंथना गुरुस्थाने चढ़ी बैठेला आचार्योना पापी पुरुषोना अने मनुष्य योनिमा जन्मेला दैत्यो अने राक्षसोना मनमा एकाएक पोताना भविष्यना विनाशने सूचवतो महात्रास पैदा थयो। तेमज श्रीहरिना जन्म समय राजाओना बंदीखानाओमा बेड़ीयुना बंधनथी बंधायेला बंधीजनोना बंधनों आपो आप छूटी गया। परस्पर सहज वैरवृत्तिवाला प्राणीओए पण श्रीहरिना जन्म समय पोतानी वैरवृत्तिनो तत्काल त्याग करी दीधो। हे राजन अजन्मा एवा भगवानना प्रादुर्भावना समय धर्मदेवना भवनमा देवताओना दुंदुभियोना नादनी साथे मिश्रित थई मनुष्योए बजावेल दुंदुभियोनो नाद अहरनिश थवा लाग्यो। नगरनी नारीओ पण संघमा साथे मळीने धर्मदेवना भवनमा आवी अद्भुत बाळकने आशीर्वाद आपती सती मंगल गीतोनु गायन करवा लागी अने परस्पर कुमकुम हळदर दही माखण आदिनु बहु प्रकारे लेपन करती उत्सव मनावा लागी। भगवानना प्रागट्य समय मंद शीतळ अने सुगंधिमान वायु वावा लाग्यो। तारामंडळनी साथे आकाश अति स्वच्छ थयु। सिद्धो अने चारणो भगवानना नामनो जयघोष करवा लाग्या। सप्तर्षिओ रूढ़ा आशीर्वाद आपता कहवा लाग्या के हे भगवन तमारी वाणी मनुष्यनु कल्याण करनार मंगल रूप छे। तमारु हसवु मंगल रूप छे। तमारा बन्ने नेत्रों सर्वनु मंगल करनारा छे। तमारी भुजाओनो विलास मंगलकारी छे। तमारु मुखमंडल मंगलकारी छे। तमारा चरणनी चालपण मंगलकारी छे। वर्णन करियो ते सिवायनो पण तमारो सर्वस्व मनुष्यने माटे मंगलकारी छे। आवी मंगलकारी मूर्ति आप आखा विश्वनु शीघ्राते शीघ्र मंगल करो। सुव्रत मुनि कहे छे हे राजन आ प्रमाणे सप्तर्षिओए सर्वने आनंद आपनारा परमात्मानी मंगल प्रार्थना वर्णवी तेने सांभळीने अतिशय प्रसन्न थयेला विप्र हरिप्रसादे वेदोक्त विधिथी जातकर्म संस्कार कराव्यो। प्रथम धर्मदेवे पोताना भवनमा सुवर्णयुक्त शीतल जळथी वस्त्रे सहित स्नान कर्यु। वैदिक मंत्रोथी पितृ तर्पण कर्यु। ત્યાર પછી બ્રાહ્મણો પાસે પુત્રનું પુણ્યા વાચન કર્મ કરાવ્યું, ત્યાર પછી રસનામાર્જન સંસ્કાર કરાવ્યો. તે સમયે ગુહ્ય સૂત્રની રીત મુજબ સમયને ઉચિત મેધાજન નામનો કર્મવિધિ કરાવી જાતકર્મ સંસ્કારના અંગભૂત અનેક પ્રકારના દાન કર્યા. તે સમયે વિપ્રવર્ય ધર્મદેવના ભવનમાં ભેળા થયેલા સંબંધીજનોએ અતિશય આનંદમાં આવી બાલશ્રીહરિને રૂડા આશીર્વાદ આપ્યા. તે સમયે છપ્પૈયાપુરમાં ઘેર ઘેર મંગળગીતો ગવાતા હતા અને અનેક પ્રકારના વાજિંત્રોના નાદ થતા હતા અને સર્વે નરનારીઓના અંતરમાં અનેરો આનંદ ઉભરાતો હતો. પુત્રના જન્મથી અતિશય હર્ષિત થયેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ ધર્મદેવે બ્રાહ્મણોને બહુ પ્રકારના દાન આપ્યા અને અન્યજનોને પણ યથાયોગ્ય ખૂબ દાન આપ્યા. બ્રાહ્મણોને હાથી, ઘોડા તથા અસંખ્યાત દૂજણી ગાયોના દાન આપ્યા તથા અન્ન, વસ્ત્રો, વાસણ આદિ અનંત સામગ્રીઓની સાથે ઘરના પણ દાન આપ્યા. ધર્મદેવે એવા ઉદાર મનથી દાન આપ્યા કે તે દાનને સાંભળીને પૃથ્વી પરના મોટા મોટા રાજાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને અખૂટ ધનના માલિક ધનકુબેર માનવા લાગ્યા. મનુષ્ય લીલાનો વિસ્તાર કરવાની ઈચ્છા ધરાવતા શ્રીપતિ ભગવાન શ્રીહરિની માયાથી બુદ્ધિ આચ્છાદિત થતાં આ બાળક ભગવાન છે એમ તે શ્રીહરિને કોઈ જાણતું ન હતું. ધર્મદેવ અને ભક્તિદેવીને પણ શ્રીહરિમાં પુત્રભાવ જ પ્રગટ થતો હતો, કારણ કે બાળલીલાનો વિસ્તાર કરી બંનેને ખૂબ જ સુખ પમાડવાની ભગવાનની ઈચ્છા હતી. જો મને સર્વનો ઈશ્વર માનશે તો માતા પિતા અલભ્ય પુત્રભાવથી મારું લાલન પાલન નહીં કરી શકે. આવું વિચારીને ભગવાને માતા પિતાને પોતાના દિવ્યભાવની વિસ્મૃતિ કરાવી દીધી. પોતાના મનનો મનોરથ પૂર્ણ થયો હોવાથી ધર્મ અને ભક્તિદેવી બંને અતિશય પ્રસન્ન થયા અને મનુષ્ય સ્વરૂપે વિરાજતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવને વિશે પુત્રભાવે અત્યંત ગાઢ સ્નેહ કરવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મેં તમને આ ભગવાનના પ્રાદુર્ભાવની અદ્ભુત કથા પ્રેમથી સંભળાવી. આ ધરતી ઉપર અનેક પ્રકારની માનુષિક લીલાનો પ્રેમપૂર્વક વિસ્તાર કરવા ઈચ્છતા કાળમાયાના નિયંતા અને રાધાના સ્વામી એવા ભગવાન શ્રીહરિની આ પાવનકારી કથા જે કોઈ પુરુષ નિરંતર ગાઢ અનુરાગથી ગાશે અથવા સાંભળશે તે બંને પ્રકારના પુરુષો સમગ્ર ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનનામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણના પ્રાદુર્ભાવ ઉત્સવનું નિરૂપણ કર્યું. એ નામે 22મો અધ્યાય પૂર્ણ થયો.